શું કહેતી હતી? કાલે ચક્કર માં બધા ઊંડા ચક્કર હતા, કાલે બહુ વસ્તુ બાકી ગયું. તમારે જવાબદારી કામ છે ને, પછી આ એમના જે 11 શિષ્યો ગંધર્વ હતા ને, એમાં લગભગ 3,500 તો બ્રાહ્મણો હતા. બ્રાહ્મણ સિવાય કોણ સમજી શકે આ જલ્દી? બ્રાહ્મણ એટલો જ હતો ગૌતમ સ્વામી ને એમનામાં. ગૌતમ સ્વામી એમ જ કેતા હતા કે મહારાજ એવો કોઈ આવે સર્વજ્ઞ પુરુષ છે નહીં, એટલે દેવ લોકો એ કહ્યું બીજું રૂપ લઈને આવ્યા ગૌતમ સ્વામી ને. કેટલા ગામમાં મહાવીર ભગવાન કરીને સર્વજ્ઞ પુરુષ આવ્યા છે, એટલે અમે રે ચડી ભગવાન પેલા લોકોને કહે છે. અરે ભાઈ એવો સર્વજ્ઞ મારાથી બીજી બીજો કોણ સર્વજ્ઞ વરી છે? તે હું તો તમને આપને કહી જાણું ભાઈ કે હું કઈ બીજું કઈ જાણતો ને એવું કહી સચી ગયા એ પતિ કહે છે. ત્યાં ગયા પછી મારી ભગવાન કહે છે આવો ગૌતમ સ્વામી જે જે અમને પ્રશ્ન પૂછતા હતા બધા જવાબ મારી ભૂલ હતી. અને પછી શું પ્રશ્ન પૂછો? આ પાંચ તત્વ ઉત્પન્ન થાય, પાંચ તત્વ નથી શરીર ઉભું થાય છે ત્યારે જીવ જીવ હોય છે, અને પાંચ તત્વ મરી જાય છે જીવ મરી જાય છે. એટલે પાંચ તત્વ એ જ જીવ છે? આવો પ્રશ્ન પૂછો. બોલો છતાં એ પોતે શું માનતા સરળ પ્રશ્ન આવો. અને આપણા લોકો કહે પહેલા છે બહુ સમજે નથી અક્કલ વાળા હતા ભગવાને પછી કહ્યું નથી જીવ પાંચ તત્વથી જુદો છે, જીવ કાયમ નો છે, પાંચ તત્વ વિના ભગવાને બધા બધા બ્રાહ્મણો અને આપડા તરફ બધા આવે ને. તમે સ્વાનક વાત છે અહીંયા બહુ નુકસાનકારક બધા થઈ ગયા. વાપી થી બધા સચ્ચિદાનંદ કીધા છે પાર જ નથી આવે એનો પાર જ નથી આવે, એટલે જેટલું બને એટલું ઓછું કરી કરી એનો વિભાગ પાડ્યા કે ભાઈ આવો 14 થી ઓછું થઈ શકે એમ છે નહીં. સમજ પડે ને? એટલે જેને પહેલું ગૂંઠાણું કોને કહેવામાં આવ્યું કે જેને આ સંસારમાં આ ભૌતિક સુખોમાં સુખ છે, ભૌતિકમાં સુખ છે, અને હું ચંદન છું આની બેન થયું અને મામી થયું આવું બધી આવી બધી બિલીફો છે, રોંગ બિલીફો છે. ત્યાં સુધી લૌકિક દ્રષ્ટિમાં છે ત્યાં સુધી એ પહેલું ગુંઠાણું છે. પહેલું ગુંઠાણું પાસે દરેક પાસે ના કહેવાય કે વિતરાગ ને સ્વીકાર કરતો હોવો જોઈએ, કે વિતરાગ મોક્ષે લઈ જશે એટલો સ્વીકાર કરતો હોવો જોઈએ. તો પણ મિથ્યાત્વ કહેવાય, તો પણ મુખ્યાથી કહેવાય. વિતરાગ ને સ્વીકાર કરે, વિતરાગ જ મોક્ષે લઈ જાય એવા છે એવી શ્રદ્ધા દે તો પણ એટલે મુખ્યાથી કહેવાય. તો વિતરાગ ને સ્વીકાર ના કરે તો મુખ્યાથી ના ગણાય. તો શું કહેવાય? તો શું કહેવાય? કે છે એને અજ્ઞ કહેવાય છે. અજ્ઞ મિથ્યાત્વ એ તો ગુંઠાનું છે, ગુણ સ્થાન હતા, ગુણ ઉત્પન્ન થાય છે. આત્મા ગુણસ્થાન નું જે અપૂર્વ કારણ નામ આપ્યું છે ને, આત્મા ગુણસ્થાન નું, આત્મા ગુણસ્થાન માં અપૂર્વ કારણ નામ આપ્યું છે એટલે શું? એટલે જે પૂર્વે ક્યારેય પણ જોયું ના હોય, જાણ્યું ના હોય એવું તે તીકડે એને એને દેખાય તે પ્રતિથી બેસે. કેવું? ક્યારેય પણ જાણ્યું ના હોય, જોયું ના હોય એવી પ્રતિતિ બેસે. જ્ઞાન ની સાચી અવસ્થા એમ કે છે, જ્ઞાન ની અપૂર્વ જે આવ્યું આત્મ ગુણસ્થાન સાચી અવસ્થા, જ્ઞાન ની સાચી અવસ્થા એમ કે છે. સાચી અવસ્થા ની શરૂઆત થઈ ગઈ ત્યાંથી, મિથ્યાત્વ ની ગાંઠ છોડી ને, મિથ્યાત્વ ની ગાંઠ છોડી દીધી ત્યાં. ફક્ત દ્રષ્ટિ બદલાય, દ્રષ્ટિ બદલાય, ચોથા થી દ્રષ્ટિ બદલાતી શરૂ થાય. દ્રષ્ટિ બદલાય એટલે પ્રતીતિ બદલાય, શબ્દ થી પ્રતીતિ થાય. પણ અવિરત હોય, અવિરત એટલે અવિરત, અવિરત એટલે મિથ્યાત્વ ની ક્રિયાઓ માં વીર જરાય ઓછું થયેલું ના હોય. ક્રોધ માન માયા લોભ સંપૂર્ણપણે પ્રકાશમાન હોય. હવે એમાંથી પાંચમા ગુંઠાણા માં કયો જેને જૈન કહેવામાં આવે છે તેના જે જૈન કહેવામાં આવતા ભગવાન ના કર્મ જૈન કહેવામાં આવતા હતા એ જૈન, એ આજ તો જૈન છે જ નહીં. આજ તો આજે જૈન છે એ તો નામ જૈન છે. શું છે? ભાવ જૈન નથી, આ નામ જૈન છે. શું છે? તે પાંચમા ગુંઠાણામાં ત્યાંથી પછી ચોથામાં જાય ત્યારે એનામાં કેટલાક છે તે કેટલીક વસ્તુઓ એની મેરેજ તૂટી ગયેલી હોય. શું? કેટલાક કન્મો ભાવતો હોય, બાર અણુવ્રત જે સ્વીકારે એને પાંચમું ગુણસ્થાન પ્રાપ્ત થયું કહેવાય. અણુવ્રત સ્વીકારે, પાંચમું ગુણસ્થાન. અણુવ્રત, અણુવ્રત તો આજે કોઈથી સ્વીકારાય એવું છે જ નહીં ને. મનવચન આજે અણુવ્રત કોઈ સ્વીકાર્યું નથી. જો સ્વીકાર્યું હોય તો પાંચમું ગુંઠાણું જૈનોને કહેવાય. પણ કોઈ જૈને હજુ અણુવ્રત સ્વીકાર્યું નથી. એટલે દ્રવ્ય થી તો સ્વીકારે નહી, ભાવ ના આવે એટલે ત્યાં સુધી એને ગુણસ્થાન ના કહેવાય ને. દ્રવ્ય થી પોતે સ્વીકારે પણ ભાવ થી જ્યાં સુધી ના આવે ત્યાં સુધી એ ગુણસ્થાન જ મળ્યું ના કહેવાય ને. દ્રવ્ય થી સ્વીકારે, બાર વ્રત છે, બારે વ્રત નિયમો આ દ્રવ્ય થી સ્વીકારે પણ ભાવ થી જો એને ના સ્વીકારાયું હોય તો પછી એને પાંચમું ગુણસ્થાન મળે નઈ ને. ભાવ થી સ્વીકાર્યા સિવાય દ્રવ્ય થી ઉત્પન્ન થતું નથી. પ્રગતિ તો કરે છે. ભાવ થી સ્વીકાર્યા સિવાય દ્રવ્ય થી ઉત્પન્ન થતું નથી. સ્વીકારે તો કઈ ભાવ, એ ભાવ અજ્ઞાન ભાવ છે. શું છે? અજ્ઞાન ભાવ થી, ભાવ વગર તો કોઈ વસ્તુ પ્રાપ્ત થાય નહીં. એટલે એ અજ્ઞાન ભાવ થી આ સ્વીકારે છે, એટલે એને ત્યાગ કહેવામાં આવે. શું કહેવાય છે? એને વ્રત ના કહેવાય. બહાર અણુ ત્યાગ કહેવાય બરોબર, પણ તે વ્રત ના કહેવાય. વ્રત કોનું નામ કહેવાય? કે વર્તે, વર્તે વ્રત નો અર્થ જ વર્તે. વર્તે એટલે શું? કે કન્મૂળ ત્યાગ કરવાનો. આપડે કન્મૂળ વર્તે જ એને, એને જે ભાવ ના થાય, ભાવ જ ના, વિચાર જ ના આવે, દ્રષ્ટિ જ ના આવે. અને જેને ત્યાગ કર્યું હોય ત્યારે મનમાં તેમ થયા કરે કે મારા મારા આટલા કંડમૂળ નો ત્યાગ છે, આમ છે, ત્યાગ મારો, આમ ત્યાગ છે, આમ ત્યાગ છે. ત્યાગ યાદ રહ્યા વર્તે એમાં કશું યાદ ના રહે. સહજ સ્વભાવે એને વર્તે. સહજ સ્વભાવે એમના વ્રત એટલે એને અણુવ્રત થાય. અને તે પછી અણુવ્રત ધીમે ધીમે સહજ ભાવ માં આવવા માટે પેલા નિયમ કરવા તો જરૂરી છે કે નહીં? સહજ ભાવ કરવા માટે, સહજ ભાવ માં આવવા માટે નિયમ માં તો આવવું જોઈએ ને. નિયમ જરૂરી છે, નિયમ જરૂરી છે ને. નિયમ જ કહેવાય છે અત્યારે આ બધું જે અત્યારે જે ત્યાગ એમ એમ થી આગળ થઈને નિયમમાં જ આવેલા છે લોકો. એટલે પેલા નિયમ આવે પછી સહજ સ્વભાવમાં આવે ને. એમ ને નિયમ, એમ નિયમ કે છે આ સાંગમાં, તે એમમાં આ સાધુઓ છે, અરે આ સંસારીઓ છે, અને નિયમમાં સાધુઓ આચાર્યો છે. શું છે? નિયમમાં ત્યાગી છે, નિયમમાં રહેલી. જરૂરી છે ને, એ જરૂરી છે ને સહજ સ્વભાવમાં આવવા માટે. એ જરૂરી છે સહજ સ્વભાવમાં આવવા માટે. યમ નિયમ જરૂરી કરે ને, એ તો વસ્તુ રસ્તા ઉપર જરૂર એટલે આને પૂર્ણાહુતિ માને એવું ભૂલ છે. પૂર્ણાહુતિ નહી, બરોબર. ત્યાગ તો તેને માટે છે કે જેટલું તમને સહન થાય એટલું સહન કરો અને બીજી વસ્તુ નીચે મૂકી દો. શું કે છે? જેટલું થાય એટલું કરો, જેટલું થાય એટલું કરો. શક્તિ પ્રમાણે ત્યાગ કરો. શું કે છે? શક્તિ પ્રમાણે ત્યાગ બેસે. ભગવાન શું કહ્યું? શક્તિ વગર કરશો તો આટે જ રહું છે. એટલે શક્તિ પ્રમાણે કરો. હવે ત્યાગ વસ્તુ, ત્યાગ નો અર્થ શું છે? કે ત્યાગ જેનો તમે ત્યાગ કરશો એના તરફે એને તમને ભેસ છે. એવું સાયન્સ પુરવાર કરે છે. શું કે છે? દ્વેષ કે રીતે? દ્વેષ કે રીતે? આપણે પોતાની ભાવનાથી કરીએ તો દ્વેષ, કે જે ભાવનાથી આપણે ત્યાગ કરીએ તો દ્વેષ કેવી રીતે કહેવાય? સાયન્સ પુરવાર શું કરે છે કે જેને તમે ત્યાગ કરશો તેના ઉપર તમને દ્વેષ છે એવું સાયન્સ પુરવાર કરી આપશે. જયારે જો પુરવાર કરવું હોય તો હું કરી આપીશ સાયન્ટિફિક રીતે. તો એમને સમજાયું નહી. અને વ્રત માં દ્વેષ ને રાગ દે, વ્રત માં દ્વેષ ને રાગ. એટલે સહજ ભાવના થી આપણે કરતા હોય તો દ્વેષ કેવી રીતે કહેવાય? એ કે જે સહજ ભાવના થી જો કરતા હોય, સહજ ભાવના થી જો ત્યાગ કરતા હોય તો પછી દ્વેષ કેવી રીતે આવે? દ્વેષ નો કેવી રીતે આવે? સહજ શબ્દ એ બોલવો તે ગુનો છે. શું છે? જ્ઞાની ના ફોલોઅર્સ એટલાથી સહજ બોલાય. બાકી સહજ બોલું એ ગુણો સહજ શબ્દ બહુ છે. સહજ સાથે આ બોડી થયું, સહજ જો અગાડી પૂજગલ થયું પરમાત્મા થઈ જાય. એ સાથે એમની ભાષામાં અત્યારની અત્યારે બધા ભાષામાં ગમે તે અર્થ કરતા હોય તેનો અમારે લેવા દેવા નથી. માર્કેટ ભાષા છે, શું કહ્યું? માર્કેટની ભાષા જુદી હોય અને અમારી ભાષા જુદી. માર્કેટની ભાષા જુદી ના હોય એટલે એ ભાષા જુદી છે ને અમારી ભાષા જુદી છે. એટલે સહજ નવા રાહ આમ હોવો બધે કેવું સહજ પૂજગળ થયું. જે પૂજગળ અમારું પણ સહજ નહીં થયું. શું કહ્યું? અમારે ચાર દીકરી જો કાળિયા બટન બટન ગાલી બેઠો બટન બટન કહે બાર બાર મીઠું બની બેઠો અમારે ખુદ હતું. માર્કેટ ડિક્શનરી નો શબ્દ છે. શું કહ્યું? આપણે સાચી વાત સમજો. હું તમે બહેનો એટલું કહું કે તમે મારા જુદી નથી. તમને એમ લાગે કે દાદા જુદા, પણ મને તમે જુદા હોય. એટલે હું તમને કરી હકીકત કહી દઉં કે તમે સમજી લેજો. જે કરવું હજી કરવો એમાં તમારો કારણ, તમારોથી અટકાવ્યું અટકી શકશે નહીં. મારું અટકાવ્યું અટકી શકે એવું નથી. હું શા માટે હું તમને અટકાવું? હું તો તમને ખરો કહી છૂટું કે બેન આમ આ રસ્તો છે, આ જ બાજુ જવાનો, આ રસ્તો આ બાજુ જવાનો છે, આ રસ્તો આ બાજુ જવાનો. હું તમને કહી શકું? હું તમને એમ ના કહ્યું કે આ રસ્તે તમે જાઓ. સ્વતંત્ર છો બધા તો બધું સાંભળી દેજો. તમે તમે જ્યાં જાઓ તો સાંભળો આવજો. અને વાંધો નથી, મારે તમારે જુદા નથી બધા. તો મારું કયું માનો ના માનો તેનો મને વાંધો નથી. કારણ કે મારું કહેલું આ મારો શબ્દ નથી. આ હવે ટેપ રેકોર્ડ ટેપ રેકોર્ડ માનો આના મને મને શું વાંધો? ટેપ રેકોર્ડ માને માને મારો સાતમા ગુણસ્થાને વેદની કર્મની ઉજળા જે અટકી ગઈ છે એવી રીતે સાતમા ગુણસ્થાન કે વેદનીય કર્મ ની ઉદ્દીર્ણા જે અટકી જાય છે. સાતમા ગુણસ્થાન કે વેદનીય કર્મ ની ઉદ્દીર્ણા અટકી જાય છે તે શા માટે? ઉદ્દીર્ણા નથી થતી ત્યાં આગળ. મને ઉદી ના મને મને પછી વેદી હોય જ નહીં. હું મારી વેદી રાખું જ નહીં. મને દાહ દુઃખ હોય હું દુખા છે ને બધું. પણ ઉદય તો 10 કર્મ સુધી હોય છે ને. કારણ કે 10 માં ગુંઠા આવે છે. 10 માં ઉદય હોય તે ઉદી ના હોય. 10 માં ગુંઠા આવે એટલે હું રાખું છું ને. ઉદય તો 10મા ગુણસ્થાન સુધી હોય અને જે કર્મ ના ઉદય હોય એની ઉદ્દીર્ણા તો હોય શકે ને. ઉદ્દીર્ણા ક્યાં સુધી હોય? 7મા ગુણસ્થાન સુધી. ઉદ્દીર્ણા થતી હોય તો મારી દાદ દુખા ના દઉં. મને દાદ દુખા છે પછી ના હોય. ઉદ્દીર્ણા ભોગવા જ પડે. અહંકાર હોય ત્યાં સુધી. કયા અહંકાર સુધી? છઠ્ઠા ગુણસાણા અહંકાર સુધી. આત્મા નો અહંકાર હોતો નથી. આત્મા નો અહંકાર ભલે નઈ. એટલે ઉડીના પછી થાય જ રીતે મારે ઘણી મારે હું દાળ દુખે જ મને તો અને સહજ ના થાય તો મારે લવિંગ મૂકવું પડે બસ મારે એટલા માટે પૂછીએ છીએ. પુસ્તક નું જ્ઞાન માં સમજવા જેવું વાત છે. પુસ્તક નું જ્ઞાન માં પુસ્તક નું જ્ઞાન ફક્ત ફેર એટલો જ છે. પુસ્તક નું જ્ઞાન જે તમે ભાષામાં તમારી ભાષામાં સમજો છો એ મારી ભાષામાં જુદું છે. કેટલો ભેર છે તમારું અનુભવેલું ને આ તો પુસ્તક કે જ્ઞાન છે ને. એટલે કે આપનું આપનું અનુભવેલું છે એટલે એવું નહીં એમ કે છે. તમારી જે દ્રષ્ટિ છે ને તમારી દ્રષ્ટિ અને શું નામ બેન? જયાબેન. જયાબેન જયાબેન એટલે હું ગયા છું ત્યાં સુધી સ્વચ્છંદ રહેવાનો. શું રહેવાનું? સ્વચ્છંદ. અને તમે પુસ્તક ને સ્વચ્છંદ માં લઈ જાઓ. શું લઈ જાઓ? સ્વચ્છંદ માં લઈ જાઓ. એટલે એનો અર્થ જે હોવો ઘટે તે નહીં હોતો. તમે તમને સ્વચ્છંદ માં લઈ જાઓ. તમે એનો અર્થ જુદો કરો, એ જુદો કરે, એ જુદો કરે, સ્વચ્છંદ માં લઈ જાઓ. ત્યારે અમારે ત્યાં સ્વચ્છંદ ના હોય, અમે ભગવાન નો એક્ઝેક્ટ અર્થ કહીએ. શું કહ્યું? કેટલો ફેર શબ્દ શબ્દ એના એ જ ફેરભર માટલો દસમા ગુણ ત્રણા સુધી માણસ લઈ શકે નહિ આ કાળ માં. એ તો આક્રમ વિજ્ઞાન છે એટલે એની તો સાતમા કોઈ જઈ શકેલો જ નહીં. તો આ તો અક્રમ વિજ્ઞાન છે. અને કેટલાય વર્ષોથી ભ્રમચર્ય વ્રત બ્રહ્મચર્ય છે મને. એટલે સ્ત્રી નથી, સ્ત્રી પરિગ્રહ નથી. સ્ત્રી હોવા છતાં પરિગ્રહ કે નથી. એટલે દસમું નહીં તો દસમું હોય નહીં આ કાળમાં. શું કહે? નવું ઓળંગી શકે નહીં જ્યાં સુધી સ્ત્રી સ્ત્રી હોય ત્યાંથી નવું ઓળંગી ના શકે. તો આપણું આપણું એમના હિસાબે તો સાત થી આગળ જઈ શકાય. પણ આક્રમ ના આધારે છે તે મારી પણ આક્રમ છે ને તે આધારે છે તે આત્મા ની આગળ ના જવાય. માંથી આગળ ના જવાય. શું કહ્યું? આક્રમ વિજ્ઞાન આક્રમ વિજ્ઞાન છે તે સાતમા સુધી જ છે તે ક્રમ ને અક્રમ નો ફેર છે. બાકી સાતમા થી આગળ એક જ પ્રકારનું છે. અક્રમ બે એક જ છે અને ત્યાં સુધી એ સાતમા સુધી એ જુદા છે. એની પ્રક્રિયા જાણવી છે. આત્મા ગુણ થાય તો ગ્રંથિભેદ એ શું કરે છે કે ત્યાં આગળ તો ઉત્તમ કે થાય તો બે ના ભાગ પાડે છે. હા જો ઉત્તમ હોય તો એક થાય નહીં કરી શકે. એટલે ઉત્તમ કરતો કરતો કરતો આઠમા થી નવમા માં જશે, દસમા માં જશે અને ઉત્તમ થયેલો છે એટલે અગિયારમા માં જશે. શું કહ્યું? અને અગિયારમા માં ગયો એટલે પાછું પડ્યા વગર રહેશે. પેલા માં એનું બોલે છે પાછો ચોથા માં એનું બોલે ખાસ કરીને પેલા માં જ આવે. તો એટલે અને ત્યાં આગળ જે બે ઘંથી ભેદ થઈ જાય તો છે તે સહાયક થાય. તો એ છે તે દસમા માંથી બાર માં ગ્રંથિભેદ એટલે શું? પેલા મેં પ્રક્રિયા તને કઈ ભાષા તને સમજાય તને પણ ઉત્તમ ની ઉત્તમ થઈ બહુ બહુ ધર્મ કરે ત્યારે મિથ્યાત્વ ગ્રંથિ તૂટી જાય, સાઈન ટુકડા થઈ જાય, સાઈન ટુકડા થઈ જાય. તો એક ટુકડા નું નામ મિથ્યાત્વ બોહની, બીજા ટુકડા નું નામ મિશ્ર બોહની, અને ત્રીજા નું નામ સંયમ. આ ત્રણ મિથ્યાત્વ ગંઠી ની તૂટે ત્યારે આ ત્રણ જુદા ટુકડા થઈ જાય, સ્થિતિ થઈ જાય. મિથ્યાત્વ મોહની એટલે શું? સંસારમાં જ મોહ રહ્યો છે. તો પણ જોડે મિશ્ર મોહની હોય તો એમ કહી શકે કે ભાઈ આ ખરું, આ ભગવાનને તો મોક્ષે જવાનું સાચું લાગે, સારું લાગે તો આ દેહ તાર મોક્ષે જવાનું સારું લાગે, એ રાઈ તો સારું લાગે ને. લગ્ન મજા આવે તો મજા આવે ને, તો મજા આવે. તો મારા આખ્યાન લખ્યાન આવતા તો મજા આવે. મહારાજ ની પાસે જાય ગમે નહિ, લગન માં લગન માં ગમે, ઘે ને ઘે ગમે, મહારાજ ની પાસે ના જાય. આ બે ગ્રંથિઓ તૂટી સમય તો થવું જોઈએ. ના ના, આનંદતાનો મંદિર ત્યાં જાય, ક્રોધમાન માયા લોભ જે અનંત અનુબંધી છે, ત્યાં જાય ને આ બે દિન જાય તો ભલે સમય તો મોહની રહી, મોહની માંથી સમય તો મોહની રહી ગયું હોય તો એને સંકેત શબ્દ અને સ્વીકાર કર્યો છે. શબ્દ થી મોટો મોટો સ્વીકાર કર્યો છે, જતો નથી બધી જાય નહીં. હા, કોરી નાખે તો જતું રહે, તેની જાતે જ કોરી નાખે તો જતું રહે. ઉપશમ સમ્યક તત્વ માં જે તેર આહારિક અને ઔદારિક યોગ કયા છે? તેર યોગ માં તમને બધાને ગમે છે, વાતો બધે ને બધાને ગમે છે ને, કંટાળો નથી આવતું કરે. ઉપશમ સમ્યકત્વ માં જે તેર યોગ કયા છે એમાં આહારિક સિવાય નો જે ઔદારિક યોગ છે, ઔદારિક યોગ છે તેર, તે તે શું યોગ છે? અંદર યોગ છે ને કુલ્લે, તેમાંથી ઉપશમ સમ્યકત્વ માં તેર યોગ ગતિ શકે છે. પંદર યોગ કુલ છે, એમાંથી તેર છે તો યોગ ઘટી શકે છે ઉપશમ સમ્યકત્વ માં. પંદર માંથી તેર ઘટી શકે છે યોગ, બે છે તો આહારિક અને ઔદારિક, બે ઘટતા નથી. ઔદારિક મિશ્ર ઘટે છે અને આહારિક અને બીજું કયું મિશ્ર આ બે યોગ ઘટતા નથી એમ કે છે. પંદર યોગ છે ને, એમાંથી પંદર યોગ છે, પંદર યોગ છે ને સમ્યકત્વ ના, ઉપસમ સમ્યક તત્વ ના ચાર મન ના ચાર વચન ના ચાર મન ના ચાર વચન ના અને સાત કાયા ના પંદર યોગ છે. ચાર મન ના ચાર વચન ના અને સાત કાયા ના આ પંદર યોગ છે, તેમાંથી તેર ઘટે છે ઉપસમ સંકિત માં, અને બે છે તો આહારિક અને મિશ્ર, એ બે ઘટતા નથી. મિશ્ર જે છે ને, જો મિશ્ર શબ્દ આવે ને તો મિશ્ર મોહની ને લાગુ પડે છે, એટલે ત્યાં સુધી સંકેત થાય નહી. મિશ્ર શબ્દ આવે એટલે પેલા મિશ્ર મોહની લાગુ ના પડે. એમનો પ્રશ્ન કેમ ઘટતા નથી? તમે સમ્યક મોહની હોય તો કેમ નથી ઘટતા? અવધારિક મિશ્ર કેમ ઘટે? આ એમનો પ્રશ્ન મૂળે એમ છે કે આ કેમ ઘટતું નથી? આહારિક મિશ્ર કેમ નથી ઘટતા? અવધારિક મિશ્ર ઘટે છે અને આહાર અધિક કેમ ઘટતા નથી? મિત્ર છે તો મિત્ર જવું જોઈએ. આરેક ને મિત્ર જયા સિવાય કામ નહીં થાય. હું કઉ છું સમ્યક પ્રબોની છે, ચાલશે. તમે કહો ભાઈ અમને આ સમ્યક પ્રબોની રહી છે, હું કઉ છું કશો વાંધો નહીં, સંકેત છે, જાઓ મોહની ભલે રહી. શું કહ્યું? મોક્ષ માં જવાનો મોહ બીજો કોઈ મોહ ના હોય ને? આત્મા શું છે, શું નથી, કેવો છે? સ્વભાવે મોહ ની એટલે આત્મા કેવો છે જાણે? કોઈ ચીજ પર એને મોહ ના થાય એટલે સમજ મોહ નહીં, કોઈ ચીજ પર મોહ ના થાય. આત્મા શું હશે એ જાણવાની મોહ છે. કેવો હશે, શું હશે, કેવો હશે, શું દેખાતું છે, કેવો દેખાતો હશે, આમ બધું છે. એના મને ગાળો થઈ જાય બધું બોલ બોલ કરે તો બોલીએ છીએ. અમે જોઈ ને એ પદમાં ઓળંગી ને બોલીએ છીએ. પણ બધા મોહ નષ્ટ થાય પછી જ આ મોહ ઉભા થાય. દાદા કોઈ પણ પ્રકાર નો મોહ ના હોય ત્યાર પછી જ આ મોહ આવે. એમ તો ભગવાન જ કહેવાય ને કોઈ પણ પ્રકાર મોહ નથી. તાર કે છે કે તાર કે કોનો મોહ રહ્યો છે, કે આત્મા શું હશે, કેવો હશે, કેવો નહીં, એટલું જ ફક્ત નથી. એને સમ્યક મોહ નહીં, ભગવાને સમ્યક મોહ ની નામ અમથું આપ્યું નથી. બાકી એના વગર સંકેત થાય છે. કેવા દયા છે ભગવાન, નહીં તો સમય તો મોહિ નહીં જલ્દી દો તો સમજી કોઈને થાય નહીં. પણ ભગવાન જો આમ સ્ટેપ બાય સ્ટેપ લેશે ને, એકદમ નહીં કહ્યું ને કે એકદમ કૂદકો મારો છ થાય થી પાંચ માં રહી જાય છે, પાંચ માં છઠ્ઠી આઠ માં ચલાવે છે, આઠ માં અપૂર્વકરણ ઉત્પન્ન થાય છે. શું થાય છે? અપૂર્વકરણ. તો એટલે જે ક્યારેય પણ જોયું નતું એવા એવા મહી મહી આ મય આમ બેસે ને સમાજ માં, તો ક્યારે પણ જોયું એવું મય દેખાય છે. આત્મા જુદો છે એવો દેખાતો જાય પોતે ને આત્મા જુદા બધું જુદું અપૂર્વ કારણ. વાત ભગવાને કહી છે બહુ તીર્થંકર ભગવાને. મારી મારી ઘરે આગળ ટાઈમ મળે તો શું કહેવાય નવરા બે હીરો છે એ મારી. તમારી વાત તો જુદી છે ભાઈ. ભગવાન કેટલી શોધખોળ કરી તાર કાસે બીજાનું શીખીને આવ્યા તેથી શોધખોળ થઈ છે. આ તીર્થંકરો આગલા આગલા તીર્થંકર ના શિષ્ય છે. કેટલા થયા એમાં ગુરુ શિષ્ય છે અમારી ભગવાન દર્શન કરતા તો પછી તીર્થંકર કેવી રીતે થયા? જેટલા બાકી હતા એટલા થઈ ગયા, એટલા વ્યવહારના લોકો એ દર્શન કરવા ના જાય. લોકો જાણે કે ભગવાન જતા ને દર્શન ચાલે. હા, હું એટલા માટે દેરાસર નું દર્શન કરવા દઈશ. અમારી કોલ માં બે દેરા છે ને, તે 12 મહિનામાં બે બે વખત જઉં છું. તો લોકો એમ જ માને દેરાસર માં પછી સાચો જ જાણે છે. દાદા ની પેઠા આપણે જ્ઞાન જ જવાની જરૂર છે, દેરાસર માં જવાની જરૂર. હા, દેરાસર પહેલી જરૂર છે. જ્યાં સુધી તમને એનાથી લોકો અવરે માર્ગે છે, એટલે અમે તો આગળ દર્શન કરીએ કરીએ લાગીએ બધું કરીએ. આમ તો કીધું છે કે ને, અજી ને જીવ માનીએ તો મિથ્યાથી કહેવાય. આ તો મૂર્તિ તો અજીવ કહેવાય ને. એમ કે છે, એવું કહ્યું છે કે અજીવ ને જીવ માનીએ તો મિથ્યાત્વી કહેવાય. અજીવ ને જીવ માનીએ એ મિથ્યાત્વી કહેવાય. આમ દૂર મૂર્તિ તો અજીવ છે, એટલે એને છે તો આપણે જીવ માનીએ તો મિથ્યાત્વી ના કહેવાય. એવું કહ્યું છે, એવું સાંભળ્યું છે. એમ કે છે, મૂર્તિ જો અધી લાગતી હોય તો પગે રાખવાનું બંધ કરજો. શું કહ્યું? મૂર્તિ અધી લાગશે. આ લોકો આ સ્થાનક વાસી લોકો મૂર્તિ ના લાગે, ખાલી હોળો જ રહેતા. મૂર્તિ જો તમને અજીવ લાગતી હોય તો તમે દર્શન કરવાનું બંધ કરો. પણ એવું ના બોલો કે મૂર્તિ એ જડ છે, નહી તો નર્ક માં જશો. દાદા, આમાં એવું છે ને, આમાં સમજવાનું એ છે કે જે સ્થાનકવાસી અને દરાવાસી માં જે ભેદ છે ને, એટલે સ્થાનકવાસી એમ કે છે મારે સ્થાનકવાસીઓ જોડે બહુ માથાકૂટો થાય. સ્થાનકવાસી ને કહ્યું તમારે ના માનીએ વાંધો નથી. બિલકુલ તમે ના માનો. મૂર્તિ એમ તમને નહીં કહેતી કે તમે મારે તો આવો દર્શન કરવા. તો મૂર્તિ એવું તમને કહેતી નહીં કે તમે મારે ત્યાં દર્શન કરવા આવો. તમને એની પર વિશ્વાસ ન બેસતો હોય, તમને શ્રદ્ધા ના આવતી હોય, તો તમે એના સંબંધે બીજું વર્ણન બોલશો નહીં. શું કહ્યું? એ બરાબર. આ તો એક વખત શું કરતા હતા કે હું સ્થાનકવાસી ના ઉપાશ્રમ બેઠેલો અને મહારાજ હતા આ શ્રીમદભાઈ ના કુટુંબ ના હતા, અમારા ગામ ના ભાઈચંદજી મહારાજ. ભાઈ પ્રભાવશાળી ગોરો ગભા જેવા માણસ બેસ કરી અને ગામ ના એટલે પેલું મારી પેલું ભાવ રાખે ને, એટલે હું જરા બેસું ત્યાં. તો એટલે હું બેઠેલો ને આમ બધા હળા હળ ઉઠા તા, શું છે તે, શું છે તે, આ શું છે તે. એટલે જો આ જળ નો વરઘોડો આવ્યો, એટલે જુઓ આ પેલો જળ નો વરઘોડો આવ્યો, એટલે આ પેલો જુઓ જળ નો વરઘોડો આવ્યો. મને તો જ્ઞાન નહીં થયેલું, મારો તો ક્રોધ આસમાન ચડી ગયો. કઈ જાતના લોક છો? એટલે જાણવાનો જો શું છો? મારે ઘર તો જાણવા મેં મારા ને કહ્યું મારા મારા શું થઈ રહ્યું છે આ બધું? કેમ કરીને બોલાય કે આ જળ નો વરઘોડો આવ્યો? કેટલા લોકો એને મહાવીર ભગવાન માને છે. શું માને છે? મહાવીર ભગવાન. એમની શ્રદ્ધાથી માને છે. શેનાથી માને છે? શ્રદ્ધા. ઊઠ નથી દેતા. તમે જાણો છો ને? અરે સી થશે તો આવી દેશે માટે તારે ના માની તું ના માની તું જડ મૂર્તિ છે એવું બોલ નહીં. એવું મેં મહારાજ ને રૂબરૂ થી કહ્યું પણ એ માને નહીં, એ લોકો મળ્યા જ કરતા હતા. અમે લોકો જઈએ છીએ, અમે જઈએ છીએ પણ અમને બધા આવું કે છે, એમ કે છે કે તમે નસો નહીં કે છે તમારે. એવું નહી બેન, ના જવાય તો વાંધો નથી. એમને કહ્યું મૂર્તિઓ ને એવું કશું નથી કે મોટા મોટા સંતો નથી પહોંચી વાળા, અમે પહોંચી નહીં પડ્યા. અમને શું કે છે? અમને શું કે છે? મારા બહેન કેમ આવ્યા હતા? કેટલી જાય તો ઉપાસ દાદા ભગવાન ને પેસા ના દે બધું. અમને શું કે તમને તો કે છે પણ મને એવું મેં શું બગાડીશ? પણ તમે પણ વસ્તુ થી હું તમને આ મૂર્તિ શું છે તમને સમજાવું. તમારે જો સમજવું હોય સમજવું શું છે. જય સચિવ જે રેકોર્ડ મોડું થતું એટલે ઉઠજો. શું છે આપણે અહીંથી તે 2 માઇલ સુધી મુંબઈમાં જઈએ, 2 માઇલ સુધી તો રસ્તામાં નિરાશન ના આવે, નિરાશન ના આવે તો આપણને ભગવાન યાદ આવે ખરું? મનમાં હોય તો યાદ આવે એવું આ લોકોને યાદ આવે એવું ખરું? ના આવે યાદ. અને વચ્ચે નિરાશ દીધું એટલે આ લોકો કે છે આ હિન્દુસ્તાન માં ચોથે ઘેર એ રહે છે. આ ચોથે ઘેર તો એને ફરી વધારે યાદ રહેશે. નુકસાન શું જવાનું છે સમજાય છે ને? હા એને યાદ રહે. અને બીજું શું છે, મૂર્તિ એક પ્રતિક ગણાય છે એટલે લોકો ઓળખી શકે છે કે આ મહાવીર છે અને આ પારસનાથ છે. શું ઓળખી શકે છે? મહાવીર ને લાંછન અમને છોડીને જશો નહીં, અને જો છોડીને જશો તો અમે તમારી મૂર્તિ મેળવી પણ અમે તમને છોડવાના નથી કે શું કે તમે અમને છોડીને જશો તો અમે તમારી મૂર્તિ મૂકી પણ અમે તમને છોડવાના આવે એટલે. મૂર્તિ એટલે શું છે કે એક તો લોકોને યાદ આવે આમ, એક લાભ તો ખરો ને યાદ આવે, નહીં તો ભગવાન ભગવાન યાદ જ ના આવે. બીજી વસ્તુ એ છે કે મૂર્તિ એટલે શું કે હું મૂર્તિના દર્શન કરું આમ, હે મહાવીર ભગવાન આમ તેમ બધું બધું મારી મારે બોલવું કરવું બધું. ભગવાન મૂર્તિ છે એટલે વિતરાગ છે. 2 વિતરાગ હોય, એક કાં તો જડ વિતરાગ હોય કે કાં તો જ્ઞાની પુરુષ વિતરાગ હોય. કોણ કોણ વિતરાગ હોય? જડ વિતરાગ તમને કશું લેવા દેવા નહીં. જડ તો શું કે છે? નહીં જડ તો શું કે છે? તારી બનાવી હું બની, તારી એક ફૂટી છે કે બે, શું કે છે? પણ આ